अर्थम अनर्थम भावय नित्यम नास्ति तत सुखलेश सत्यम पुत्रादपि धनभाजां भीते सर्वत्रेषा विहितारीति भज गोविंदम भज गोविंदम गोविंदम भज मूढ़मते भज गोविंदम भज गोविंदम गोविंदम भज मूढ़मते। अर्थम अनर्थम भावय नित्यम नास्ति ततः सुखलेशः सत्यम पुत्रादपि धनभाजां भीति सर्वत्रयेषा विहिता रीति। अर्थ એટલે પૈસો, એ અનર્થ એટલે અનર્થનું કારણ છે। પૈસો આપણું ભૂંડું કરનાર છે એવો નિત્ય વિચાર પકડી રાખો અને એમાં નાસ્તિ તત સુખ લેશ સત્યમ, સાચી વાત સત્ય વાત એ છે કે પૈસામાં લેશ માત્ર પણ સુખ નથી। પુત્રાદપી પુત્રથી પણ ધનભાજામ એટલે ધનપતિઓને ભીતિ સતત ભય છે। સર્વત્ર એશા વિહિતા રીતિ, બધે આ જ રીતિ છે। આમાં ધનની નિંદા બહુ છે। પૈસો ભૂંડું કરે છે સાધુઓ કહે છે, પણ કયા સેન્સમાં એટલે કયા દ્રષ્ટિકોણથી કહે છે એ વિશે આપણે આગળના પ્રવચનમાં સાંભળ્યું છે, એટલે બહુ વિસ્તાર નથી કરતા, પણ થોડીક વાત પુનરાવૃત્તિ। કે ઘણા લોકોને આવી વાતો ન ગમે કે સત્સંગમાં જાય એટલે સ્ત્રીની નિંદા હોય, પૈસાની નિંદા હોય, ભૌતિક સુખની નિંદા હોય, અને મારા બધા જ સાધુ સંતો પાછા બંગલા ઉંભરેતા હોય। અને રાત દિવસ વિજ્ઞાનની નિંદા કરે, પ્રગતિની નિંદા કરે, અને માઇક્રોફોન વગર હાલે નહીં। પણ એ લોકોને સમજતા નથી આવડ્યું, એટલે આપણે ક્યાં એવું આનો કોઈનો વિરોધ નથી, સમજ સમજમાં ફેર હે બસ। એટલે શંકરાચાર્યજી કે સાધુ સંતો કે આપણા ધર્મશાસ્ત્રો એમ કહે છે કે પૈસામાં લેશ માત્ર સુખ નથી, સંસારમાં સ્ત્રી આદિ પદાર્થોમાં સંબંધોમાં સુખ નથી। તો આપણે પહેલી વાત તો એ છે કે સુખ કોને કહેવાય એ સમજ્યા હોતા નથી, એટલે આ બધી ગડબડ છે। આપણે સગવડતાને સુખ માનતા હોઈએ છીએ, સગવડતા એ સુખ નથી, સુખ એ સગવડતા નથી। ગમે એટલી સગવડતા હોય તો માણસ સુખી હોય ખરો? એટલે મૂળ વાત, સુખ હકીકતે કોને કહેવામાં આવે છે? ઘણી બધી વ્યાખ્યાઓ એની થઈ શકે છે, પણ અંતિમ એક સારરૂપ વ્યાખ્યા તો એ કે સુખ શું, કે મનમાં કોઈ પ્રકારનો વિકાર ના રહે અને મનમાં કોઈ પ્રકારના ભૌતિક પદાર્થોની તૃષ્ણા ન રહે, એના જેવું કોઈ સુખ નથી। આ જ પરમ સુખ। દુઃખ ઊભું ક્યાંથી થાય? કે મારે કંઈક જોઈએ છે, જેને કંઈ જોતું નથી એને દુઃખ છે. દુઃખ ક્યાં પડ્યું છે? કઈક જોઈએ છે તો જ ને. તમે અહીંથી છૂટો ને પછી તમને એમ હોય કે મારો ક્લોઝ ફ્રેન્ડ છે, મને લિફ્ટ આપે સ્કૂટર ઉપર બાઇક ઉપર, પણ એ ન આપે તો એ દુઃખ. પણ હવે ઈચ્છા જ ના હોય તો? તમને એવી ઈચ્છા હોય કે સભા પૂરી થાય એટલે સરસ મજાનો ગરમાગરમ કંઈક નાસ્તો મળી જાય, અને ના મળે તો દુઃખ. શા માટે થયું? ઈચ્છા કરી એટલે ને. પણ હવે જેને ઈચ્છા જ નથી, ઘણા એવા હશે કે જે નહીં લેતા, ગ્રહણ નહીં કરતા હોય, આપણું ગ્રહણ કરવા યોગ્ય નહીં લાગતું હોય. હવે એને દુઃખ છે, નાસ્તો રાખો ન રાખો, ગરમ રાખો ઠંડો રાખો, થોડો આપો જાજો આપો, લિમિટેડ આપો અનલિમિટેડ આપો, એને કઈ તકલીફ છે? જેને બૂટ ચપ્પલ પહેરીને આવ્યો હોય એને સુખ દુઃખ લાગે, પહેરીને જ નથી આવ્યો એને શું લાગે? એટલે જેને સુખ અને દુઃખ એ બે પગરખા જે કાઢી નાખ્યા છે એને કોઈ દુઃખ છે નહીં. સુખ અને દુઃખ બે પગરખા જેને કાઢી નાખ્યા એના જેવું કોઈ સુખ નહીં. અને આ અંતિમ વ્યાખ્યા ઉપર જ આખો ધર્મશાસ્ત્ર અધ્યાત્મશાસ્ત્ર છે. પણ હવે ગરબડ પછી ત્યાં જ થાય છે. અને કંઈ જોઈએ નહીં એવી સ્થિતિ આત્મા અને પરમાત્માના ચરણ તરફ વળ્યા વગર આવતી નથી. અને આ બધી જ બાબતો સંસારની, પછી સ્ત્રીયાદિક હોય, પુત્રાદિક હોય, ધન હોય, બધું હોય, એ બેરિયર અવરોધ છે. ઘણા લોકોને એ પણ ગળે ઉતરતું નથી ને કે મેં સ્ત્રી સંસારમાં વિરોધી ક્યાં થાય છે, એમાં શું વાંધો આવે છે, ભજન કરો એને ક્યાં ના પાડીએ છીએ, પણ સ્ત્રી વિરોધ આમાં ક્યાં આવે છે? પણ એટલા માટે એના ઉપર બધી વાતો કરવામાં આવી છે કે જેના મગજમાં સ્ત્રી ઘૂમતી હોય કે સ્ત્રીના મનમાં પુરુષ ગમતો હોય એ ભગવાનમાં મન કેવું લાગે. ગ્રહસ્થ હોય તો એ મન એમાં લાગેલું હોય અરસપરસ, એ હરિભજી ના શકે. અને હરિભજન તો એવું છે કે આત્યંતિક અવ્યભિચારીપણે અનન્યપણે, જેમ ફૂલ ઉપર ભમરો આમ રસ તરબતર થઈને ચોંટી ગયો હોય, પવન આમથી ગમે તેટલો ઝંઝાવાત લેતો હોય તો પેલો ભમરો ફૂલને મૂકે નહીં, એવી રીતે જે ભગવાનના ચરણનો મકરંદ પીતો હોય એ ભગવાનનો ખરો ભક્ત છે. હવે એમાં આ બધા પદાર્થો અવરોધ કરે છે. ઘડી કામ કરીને પાછું વયું જાય. તમે સરસ મજાની જમવાની, અથવા ચલો ને તમે સારું મજાનું ફિલ્મ જોતા હો ટીવી ઉપર કે ગમે ત્યાં, કે ક્રિકેટ જોતા હો, બરાબર આમ રસ જામતો હોય, એમાં ઘડીક થઈને ડોરબેલ વાગે, ઘડીક થઈને કોઈ પેલો આવે, ઘડીક થઈને પેલો ટપાલી આવે, ઘડીક થાય ઉઘરાણી વાળો આવે, ઘડીક થાય સંબંધી આવે, ઘડી વાળો સસરા આવે, ઘણી વખત સુખ આવે, કોઈ ન હોય ને આમ જાગી ગયા હોય તો કેવો ધોધ છૂટે? તો ક્રિકેટમાં તમારે ઓલા બધા દુશ્મન થયા કે નહીં, અને મનમાં થાય કે નહીં ટાણે જ આવે આમ બરાબર ઓયલો આમ જામી ગયો છે ને આ બધા અત્યારે જ લાઈનું થઈ છે, થાય કે નહીં? હવે એમાં એમ કહે કે ભાઈ કોઈ મહેમાન આવે કા આવે ને છ આવે ને સા આવે ને એ ઠીક નહીં, તો એનો સંદર્ભ શું છે? એને અત્યારે ત્યાં મન લાગ્યું છે, એમાં આ બધા આવે છે, એ પૂરું થઈ જાય પછી આવે તો એને લેરા છે, આવો આવો બેસો બેસો જીતી ગયા છે મજા કરીએ, હો ક્યાં વાંધો છે? પણ જ્યાં લાગ્યું છે એટલે બહુ જે સુધરી ગયા ને બહુ બધું, એને હકીકતમાં આમ જોવો જેને કઈ કરવું નથી ને એ ફિલોસોફીઓ ઝાંકે. હે, અને આ સમાજ આમ એક દ્રષ્ટિએ જોવો ને તો એને કઈ કરવું નથી, કર્યા વગર બધું મળી જાય ને, એ ધર્મ જગતમાં એવું જ ચાલે છે. એટલે જે વ્યાસપીઠ ઉપરથી બેસી બેસીને એમ કહેતા, અરે નાના બાળકો તમારા હોય એ તો કૃષ્ણનું સ્વરૂપ સમજવાનું પૂજા પાઠ કરતા હો, અને તમારા ખોળામાં આવીને બેસી જાય ને ગમે તે મૂર્તિઓને ફેંકી દે તો રાજી થાવ, પણ બાળકને કોઈ દિવસ પેલું કાંઈ ન કહો, લે આ લે જોવાય વાત જ જવા દે. આ જીવતા કૃષ્ણ કોણ ના પાડે છે ભાઈ? જીવતા લાલા છે ને ના ક્યાં પાડે છે, પણ એને શીખવાડો ને, ભજન ભજન છે. તમે સાચા નરસિંહ મહેતા ખોટો, નરસિંહ મહેતા સામળિયાની ચિંતા નથી કરતો, કુંવરબાઈની ચિંતા નથી કરતો, તે બધું ચૂકી ગયો અને તમે બધા ઉપર ચડી ગયા નહીં. આ મૂર્ખા બધા સમાજમાં આવા જ પૂજાય છે મારા, કઈ જોતા નથી કે કઈ પરંપરાની વાત છે, આપણે શું વાત કરીએ છીએ. તમે કોને ધ્રુવ પ્રહલાદ આ નારદ સુખ શંકાદી બધા ખોટા પાડી બેઠા છો. એટલે પછી સમજતા વિરોધ કઈ નથી, બાળકોનો વિરોધ નથી. કોર્ટમાં જાઓ છો તમે, જજ છો તમે, ઓપરેશન થિયેટરમાં ડોક્ટર થઈને જાઓ છો, ત્યારે કેમ નાના છોકરાને તેડીને હા હા હા કી કી કરતા નથી? રાખો ને, બાલકૃષ્ણ જ છે ત્યાં, તમને બધાને સેન્સ આવી જાય છે. આમાં અવરોધ કરે છોકરું, અહીંયા ઓપરેશન કરીએ છીએ, એમાં તમે બીજાનું કરો છો, પૂજા કરો છો, ત્યારે તમે તમારું ઓપરેશન કરો છો. એમાં આ બધો અવરોધ છે બસ. એટલે ભૌતિકતામાં બધાને તરત આમાં સેટિંગ થઈ જાય છે, આમાં જ નથી આવતું કઈ, કારણ કે જોઈતું નથી, એક દ્રષ્ટિએ જોઈતું નથી, અને જોઈએ તો મફતમાં જોઈએ છે, કઈ કર્યા વગર મળી જતો તંબુરો મળે એમ. બધાને ખોટા ઉઠા ભણાવે છે. આવું જયારે ક્યારેક સાંભળીએ ને ત્યારે એમ લાગે કે વ્યાસની ગાદી ઉપર બેસી બેસીને આ લોકો શું લોકોને આમ સસ્તા કલ્યાણ કરી દેવાય, તો પછી વ્યાસ વાલ્મીકી બધા આપઘાત કરવા પડે આમ કલ્યાણ થતા હોય. પેલા મરી ગયા બધા, પીપર બ્યાફી બાફીને પીપરના પાંદડા ખાઈ ખાઈને ઘાસપાલો ખાઈ ખાઈને મરી ગયા, અને આ બધા એને એમને હાંકી જ મૂક્યું છે. હા, કે વ્યાસપીઠની કઈ ઇજ્જત હોય આ હોય ત્યાં. રામ રામ કરો. એટલે સમજતા નથી આવડતું સુખ શું છે. સુખ હકીકતે આ છે, જેને કઈ જોઈતું નથી, ચાહ ગઈ ચિંતા મીટી મનવા બેપરવા, જેની જીસે કછું ન ચાહીએ હો તો શાહન કા શાહ. તમને તમારું બૈરું ત્યાં સુધી દબાવે, તમે બૈરાને ત્યાં સુધી દબાવો, અથવા બૈરાથી તમે દબાવો કે બૈરું તમારાથી દબાય, ત્યાં સુધી જ્યાં સુધી અરસ પર કંઈક અપેક્ષા હોય, કઈ જોઈતું જ ન હોય તો શિંગડે ખાંડો ને પૂછડે બાંડો શું કરો તમે છે. અપેક્ષાઓ જ સુખની તૃષ્ણા, કઈ પણ તૃષ્ણા એ જ દુઃખ છે. પણ એ ન સમજાય ને, શું કઈ ઈચ્છા રાખવી જ નહીં તો પ્રગતિ કેમ થાય, પ્રોગ્રેસ કેમ થાય, ઈચ્છાઓ મૂકી દઈએ તો બધી વાત છે. પ્રોગ્રેસ કરવો હોય તો આ તો એવું છે, રોટલો ખાવા ને ભસવું બે ભેળું ના થાય, અને થાય કરતા આવડવું હોય તો એક ગલોફ આમ ચડાય દે એક ગલોફ આમ ચડાય દે પણ આવડવું. એટલે સુખની વ્યાખ્યા એ સેન્સમાં છે, આનંદના સ્વરૂપમાં છે, કે જ્યાં કોઈ વિરોધ પછી રહેતો નથી. કંઈક હોય ઈચ્છા તો દુઃખ છે, અને એવી આ ભગવત ચરણનો રસ પામે ત્યારે જ એ સુખને જીવ પામે છે. એટલે એ જેને સ્વાદ આવ્યો એને પછી આ બધું છે એ એમાં લાગવાનું જ છે, કે આમાં લેશ માત્ર પણ સુખ નથી. તમે પેંડો ખાઈ જાઓ પછી ચાય ગમે તેવી પીવો, મોળી જ લાગે. મેં પીધી નથી પણ કહું છું, પણ એમ જ લાગે ને. પેલા મેસૂબનો ટુકડો ખાઈ જાઓ અને પછી ચા પીવો, ખાંડ ઓછી ઓછી નથી, તમે વધારે લઈ ગયા પેલા. સાચું સાચું બોલો, એમ આ ચરણ ને જયારે પીધો પછી આ બધું મોડું જ લાગે. મેસૂબનો ટુકડો ખાઈ લીધો અને પછી ગમે તેવું ચખાડો કે મોડું છે મોડું છે મોડું છે. એ વાતના સંદર્ભમાં એમ કહે છે કે ધનમાં લેશ માત્ર પણ સુખ નથી, સંસારમાં લેશ માત્ર પણ સુખ નથી. બીજી રીતે વ્યવહારિક દ્રષ્ટિએ, હવે વ્યવહારિક દ્રષ્ટિએ પૈસો જરૂરી છે એ તો આપણે બધા સ્વીકારીએ છીએ, એમાં કંઈ ના નથી. પણ મોટે ભાગે લોકોને શું છે કે પૈસામાં જ બધું સુખ દેખાય છે. જોજો બહુ સરસ વાત, પૈસામાં જ બધું સુખ, પૈસો છે તો બધું જ છે, અને પૈસામાં જ બધી પ્રકારના પ્રશ્નોના સમાધાન દેખાય છે. કે પૈસો હોય તો બધું જ કરી શકાય, ગમે તેમ આમ તેમ આમ તેમ કરીને આપણે જે રસ્તા કાઢવા હોય પૈસો હોય તો નીકળે. હકીકતે એવું છે, પૈસાથી કંઈ બધા સમાધાન થઈ જાય છે, પૈસાથી જ બધું કંઈ સુખ મળી જાય છે. ઘણા લોકો એમ નથી કહેતા કે આઈ અગ્રી, મની કેન નોટ બાય હેપીનેસ. પૈસો સુખ ખરીદી શકતો, એ ગાદલા ગોદડા ખરીદી શકે, ગાડીઓ ખરીદી શકે, બધું ખરીદી શકે, ચીજ વસ્તુઓ ખરીદી શકે, પણ સુખ નામનો પદાર્થ મની કેન નોટ બાય, એ હેપીનેસને ખરીદી શકે નહીં. આઈ એગ્રી, બટ ઇટ ઇઝ બેટર ટુ સીટ એન્ડ ક્રાય ઇન અ BMW કાર ધેન ઓન અ ફૂટપાથ. BMW કારની અંદર બેસીને પછી રડવું એ વધારે સારું છે શેના કરતા ફૂટપાથ ઉપર બેસીને રડવું એના કરતા. આવી એક વિચારધારા મોટે ભાગે છે કે ભાઈ ફૂટપાથ ઉપર બેસી બેસીને રડવું એના કરતા BMW કાર એર કન્ડિશન ચાલુ કરી અંદર પછી રડીએ એ વધારે એમ કે કમ્ફર્ટેબલ લાગે છે. સાચું ને? આ એક એક બહુ વિચારધારા છે, પણ ભાઈ એની પોતાની વિચારધારા છે. મોસ્ટ ઓફ આવું જ વિચારતા હોય છે, કારણ કે રોડ ઉપર અમે રો રો કરો એના કરતા આવી સરસ મર્સિડીઝ કારમાં રોલ્સ રોયમાં બેઠા બેઠા એર કન્ડિશન ચાલુ હોય, એસી ચાલુ અને જે રડે કેવું લાગે એને, એમાં ફેસિલિટી દેખાય છે, કમ્ફર્ટેબલ દેખાય છે. પણ હકીકતે ભાઈ રોડ ઉપર ફૂટપાથ ઉપર રડવું વધારે સારું છે. એસી BMW કે મર્સિડીઝ કારની અંદર બેસીને રડવું એના કરતાં ફૂટપાથ ઉપર રડવું વધારે સારું છે. એટલા માટે કે તમે રડતા હો કે હું રડતો હો તો કોઈ આવીને પીઠ ઉપર હાથ ફેરવનારો આવે, ઓલો એના એનો બાપ આવે, કોણ આવે ગાડીમાં, એકલો એકલો હિજરાય, બોલો ક્યાં રડવું સારું, કોઈ દુઃખમાં ભાગીદાર થાય, ભાઈ આટલું બધું ના રડો, તમારે હશે ચાલો કરી દઈશું, હા ગમે તેમ કરીને કોઈ પાંચ જણા મદદ કરે, મદદ ના કરે કાંઈ નહીં, બથમાં ગાલીને બેટે માથે હાથ ફેરવે આંસુ લૂછે, એ કઈ ઓછું છે? કેટલા મિત્રો છે આંગળીને ટેરવે ગણવા જેવા નથી, પણ આંખમાં આંસુ આવે ત્યારે તમારા આંસુ લૂછવા માટે કેટલા હાથ લંબાય છે એમાં આપણી સમૃદ્ધિ છે, કે કેટલા આમ તમારા આંસુ લૂછવા માટે આવે છે. અરે ફૂટપાથ ઉપર બેસીને રડવું વધારે સારું છે, અનુભૂતિ આશ્વાસન મળી શકે છે. અને એક વાત તો નક્કી ને કે BMW કાર એટલે ફેસિલિટી ઘણી મળી, સંપત્તિ હશે ને ત્યારે જ એવી કાર લાવી હોય છે ને, ભૂખડી બારસ તો લાવી ના શકે. તો એટલો પૈસો હોવા છતાં એને સમાધાન મળ્યું? એમ કે પૈસામાં જ બધા સુખ છે, નથી આવતા. જો એ જ પ્રમાણ છે, આખરે ગાડીમાં આવ્યો તોય રડવાનું, ફૂટપાથ ઉપર હોય રડવાનું, તો ફરક શું પડ્યો બોલા માણે, આના હપ્તા ભરવાના એ જ ને. કેટલાક ગણું દુઃખ વધી ગયું, આ સમજ સમજ ની ભેદ છે. એટલે એ તો નક્કી છે કે પૈસો આવી જાય એટલે બધી પ્રકારના સુખ આવી જાય છે એવું નથી. હા ખાવાનું મળી જાય તો પૈસો હોય, આ અમિતાભ બચ્ચન હોય, પછી અનિલ અંબાણી હોય, મુકેશ અંબાણી હોય, બધાને મળો, એને કંઈક કંઈક એવા દર્દ હશે ને જે કવર નહીં થતા હોય, રિકવર નહીં થતા હોય, રોજ દવાના ડોઝ, હે નહીં થાય, શું કરવા, પૈસા બધા સમાધાન આપી દે, લ્યો આપી દો, લ્યો બે માણસ ઝઘડો થયો હોય લ્યો સમાધાન આપી દે, પૈસો કઈ ના થાય. કેટલા એવા પ્રોબ્લેમો છે કે જે પૈસો સમાધાન નથી આપતો, બધું એ નહીં આપે, અને બધું પૈસાથી જ થઈ જાય એવી માનીને, જો સાંભળજો હવે મજાની વાત, એમ માનીને જે પૈસાની પાછળ પડે છે એની પાછળ છેવટે પૈસો જ રહે છે, બીજું કાંઈ રહેતું નથી, નથી કુટુંબના કોઈ રહેતા, નથી મિત્રો રહેતા, નથી બીજા કોઈની સહાનુભૂતિ વાળા કોઈ સભ્યો રહેતા, કંઈ રહેતું નથી, નથી પોતાનું શરીર પણ એટલું, પૈસા પાછળ રાત દિવસ એવી રીતે પડ્યો એટલે શરીરે ધોવાઈ જાય, એટલે ન શરીર રહે, ન મિત્રો રહે, ન કુટુંબ કબીલા રહે, ન કોઈ સારા સંબંધો, ન કઈ ઉષ્મા, ન કઈ, કોઈ કઈ ના રહે, કેવળ પૈસો રહે, બીજું કશું એની પાસે હોય નહીં. અને ત્યારે એને પાછો સમજાય છે પૈસામાં લેશ માત્ર સુખ નથી. આવી ગયો ને ત્યાં? હવે એને પૂછો કેમ છે, પૈસામાં લેશ માત્ર સુખ નથી. માઇકલ જેક્સન ને કોઈ પૂછે કે પૈસામાં સુખ, જરાય સુખ નથી, કેમ, મારું કોઈ નથી, શું થયું? એ શંકરાચાર્ય ભાષા જ બોલે છે, જુદી રીતે બોલે છે. આમ આ ફકીર થઈને બોલે છે અને ઓલો જુદી રીતે બોલે છે, પણ બોલે છે તો બે સરખી જ વાણી કે પૈસામાં લેશ માત્ર સુખ નથી. શું થયું? ભેદ શું પડ્યો? સાચું છે ને? એટલે પૈસામાં એમ સુખ છે નહીં, ભાસે છે, ભાસે છે. અને ભાસ એટલે આખી દુનિયા ભાસે છે, ભાસ જ છે ને બધું, આ ભાસે જ છે બધું, શું દેખાય છે બધું. અને બીજી વાત જે આપણે કરી હતી કે ભાઈ પૈસો જેમ વધારે મળશે એમ વધારે સુખી થઈશ, એવું જે માનવું એ ખોટી બાબત છે. એને શાસ્ત્રો અને સંતો સમજાવે છે, શંકરાચાર્યજી એમ કહે છે. અને એ બધાના મનમાં ગ્રંથિ જ પડી ગઈ છે કે જેમ જેમ વધારે પૈસો મળશે એમ એમ વધારે સુખી થઈશ. બસ એ ટ્રેક ઉપર આપણે વાત આગળ આ પ્રવચનમાં લીધેલી, ત્યાંથી આપણે જોડી દઈએ તો પૈસો વધારે જેમ જેમ આવે છે એમ સુખ વધારે આવતું નથી, પણ પૈસાની સાથે ઘણી પ્રકારના દુઃખ આવે છે. અને એમાંનું પહેલું દુઃખ આપણે એ વિચાર્યું કે ચિંતા આવે, લોકલ ટેક્સ એક્સ્ટ્રા આવે ને, લ્યો તમે કંઈ આવે ને, તમે વસ્તુ લ્યો એટલે તારે લોકલ ટેક્સ એક્સ્ટ્રા લાગે ને, એમાં પૈસાનું બંડલ આવે, પેટી આવે ખરી, પણ સાથે લોકલ ટેક્સ એક્સ્ટ્રા, એમાં કેટલાયના ચાર્જ લાગે છે. એમાં પહેલો ચાર્જ ચિંતાનો, પૈસાને મેં કમાવાની ચિંતા, સાચવવાની ચિંતા, વપરાઈ ન જાય એની ચિંતા, રખેવાળી કેમ કરવી, આ બધી ચિંતા પહેલી બાબત. એમાં આપણે પૈસા સાચવવાની સારામાં સારી રીત, ઉપાય, પ્રોબ્લેમ એન્ડ સોલ્યુશન એ કે ભગવાનને પોતાના ધંધામાં, ધર્મ પેલા અર્થમાં, પૈસામાં પાર્ટનર બનાવવા, મતલબ કે ભગવાનનો દશાંશ ભાગ અર્પણ કરી દેવો. ભગવાન પાર્ટનર થાય એટલે આપોઆપ આપણી સંપત્તિને એ સાચવે, કારણ કે એને જોઈએ છે દસમો ભાગ, જોઈતા નથી, ભાવથી સ્વીકારે છે. કાંઈ ભગવાનને શું છે, કાંઈ એને શું પૈસાને શું કરવા છે, જો એટલે એ પરમ સુખી છે. એને કાંઈ જોઈતું હોય ને તો ભગવાન એ દુઃખી થઈ જાય, કંઈ જોઈતું હોય તો દુઃખી થઈ જાય. અને ભગવાન એટલે જ ભગવાન છે કે જેને કંઈ જોઈતું નથી. પણ આપણે ભાવથી જ્યારે એને આપણા ધંધામાં, આપણા પૈસામાં, વ્યવહારમાં એના 10% કેટલો ઉદાર કે 90% આપણને આપી દઈશું, છતાંય 10%માં આપણે કંજૂસે કરીએ એવી વાત છે અને દુઃખી થાય. ત્યારે સુરાબાપુની આપણે વાત પ્રસંગ જોયેલો કે એમણે ભગવાનને ભાગીદાર બનાવ્યા હતા એટલે એના પૈસાની ચિંતા એને નહોતી. બસ હવે ત્યાંથી બીજી સરસ મજા, અને કારણ કે સુરાબાપુ થઈ ગયા 200 વર્ષ થઈ ગયા, પણ તમને હાલ અહાલ થોડા વર્ષો પહેલાંની વાત કરું, કદાચ આ વાતના સાક્ષી આપણી સભામાં પણ એકાદ જણા બેઠા હશે. જુનાગઢમાં ફોરેસ્ટ ખાતામાં ફોરેસ્ટ અધિકારી તરીકે ઓજા સાહેબ હતા, અને બહુ સારા સત્સંગી આપણે સ્વામિનારાયણ ભગવાન અનન્ય ભક્ત. આ વાત 1970-75ની વાત, ઘણા વર્ષો થઈ ગયા. ત્યારે એમનો પગાર 1000 રૂપિયા હતો. 1000 એટલે ત્યારે બહુ કહેવાય, ત્યારે કે જ્યારે 70ના દાયકામાં સિમેન્ટની થેલી 7-8 રૂપિયાની મળતી, ત્યારે 1000 રૂપિયાની વાત છે. આજે 300 આસપાસ કાંઈક હશે સિમેન્ટની એક થેલી, એ પૂરી આવે તો આવે. 1000 રૂપિયા બહુ કહેવાય. ત્યારે એ ઓજા સાહેબ 1000 રૂપિયાનો પગાર આવે, ધડ દઈને દશાંશ 100 રૂપિયા નોટ કાઢી અને ભગવાન સ્વામિનારાયણ મંદિર રાધારમણ દેવને અર્પણ કરી, દશાંશ ઠાકોરજીનો જ છે. અને પાછું અધિકારી હોવા છતાં જંગલ ખાતામાં કંઈક ખોટું કરીને પૈસો કમાય નહીં, નહીંતર ઘણું કરી શકે ને, એક પૈસો હરામનો નહીં. બસ 900 રૂપિયામાં પાછો દાન દક્ષિણા કરવાનું જુદું, બોલો દશાંશ 100 રૂપિયા આપી દીધો, ઘણા તો દશાંશમાંથી દાન ધર્માદો કર્યા કરે, એટલે એ તો ભગવાનનું છે. તમે મુસ્લિમોને પૂછો એમાંય જકાત અને ખેરાત અને જકાત એ બે શબ્દ અલગ છે. જકાત એટલે દશાંશ વિશે જે આપવાનો છે આપી દો, અને ખેરાત પછી દાન તમારી મરજી છે, એ 900 રૂપિયામાં જ કરો, 90% જે છે ને એમાંથી તમે ખેરાત કરો, દાન આપો. અથવા આ તો શું છે, ભાગવતની કથા હાલતી હતી, નંદ ઘેર આનંદ ભયો જાય કનૈયા લાલ કે, નંદ ઘેર આનંદ ભયો જાય કે, ના ધમધમાટી બોલે અને બધા કોઈ પેપરમેન્ટ ઉડાડે, સાકર ઉડાડે, હળદર ઉડાડે, કોઈ દે એક જણો માળો ઊંચો ઊંચો કૂદતો જાય, પોથી ઉપર રૂપિયા મૂકે ત્યાંથી ઉપાડીને જાય એટલે બોલો કનૈયા લાલ કે, ખાતી ઘોડા પાલકી, એટલે પોથી ઉપરથી લઈ લઈને ઉડાડે, બોલો મહારાજ ને કઈ ખબર નહીં પોથી વાળા મહારાજ ને, એ કે આ મોટો દાતા પણ તારું ને તારું ઉલાળે છે આમ તમ. એટલે એ ઠાકોરજી નો જે ભાગ છે એમાંથી કઈ ખેરાત કરવાની જરૂર નથી, કરાય નહી. પછી જે 1000 માંથી 100 રૂપિયા ઠાકોરજી ને શ્રીજી ભગવાન ને સ્વામિનારાયણ ભગવાન ને આપી દે, પછી 900 રૂપિયા વધે એમાંથી તો દાન દક્ષિણા હતે એ બધું એનું બધું કરે અને વ્યવહાર ચલાવે, પરમ સુખી, ખોટું આવે નહીં. હવે વાત જુઓ તમે, એ જ્યાં રહેતા હતા એની બાજુમાં જ NCC કેમ્પ જે ચલાવતો એનો ડોગરો એટલે એનો બધી આ પરેડ કરાવવા વાળો એનું પણ ક્વાર્ટર્સ. એ ડોગરો સવારે ઉઠ્યો ત્યાં એના ઘરમાં પાછળનું બાણું તોડીને ચોર ઘૂસેલા. તે એલ્યુમિનિયમના ત્યારે પિત્તળ ત્રાંબા અને એલ્યુમિનિયમ 3 ધાતુના વાસણો મળતા, સ્ટીલ ત્યારે જોવાનું હતું જ નહીં. હા સોના ચાંદી મળતા પણ એ જેને ત્યાં હોય એને. એ ડોગરાના ઘરમાંથી NCC પરેડનો જે પરેડ કરાવવા વાળો હતો એના ઘરમાંથી એલ્યુમિનિયમના તપેલા છે, પિત્તળ ત્યાં હોય તો એ લઈ જ ગયા હોય પણ એલ્યુમિનિયમના વાસણ હતા એની પાસે, એને બીજું હતું નહીં, એ લઈ ગયા. એલ્યુમિનિયમના વાસણે ઠપ કરી ગયા ચોર, બધું ઉહડીને લઈ ગયા. ઓલો સવારે ઉઠ્યો, ઉનાળો ટાઈમ એટલે બહાર સૂતો હોય છે અને એ તો આ બધા પહેલવાન જેવા હોય, ઊંઘી જાય પછી એને કઈ ખબર પડે નહીં, દેહના ભાન ન રહે. સવારે જાગ્યો ને જ્યાં જોયું ત્યાં પાછળ બાણું તૂટી ગયેલું ને ઘરમાં એલ્યુમિનિયમ વાસણ હતા એ હતું બધું બધું સાફ. ડોગરો તો રેડે રેડ થઈ ગયો, રોકડ હશે થોડું ઘણું, એ ચોર લઈ ગયા, બધું હાવ સાફ થઈ ગયું. તરત પોલીસને ફોન કર્યો ને પોલીસ તો દોડતી આવી આવી તપાસ, એ જ્યાં એના ડોગરાનું તપાસ કરવા આવ્યા ત્યાં બાજુના જ રૂમમાં બાજુનો જે ક્વાર્ટર્સ હતું સારું એમાં ઓજા સાહેબ વન અધિકારી તે એનું બારણું તોડેલું ચોરે. ઓલા બધા પોલીસ ગયા, આ તો સાહેબનું ઘર તૂટી ગયું છે. એટલે તરત જ પોલીસ ને અધિકારી છે બારણું બંધ કર્યું, એક તાળું મારી દીધું અને ઓલા કીધું કે ક્યાં ગયા છે, તો કહીએ તો સાહેબ તો એના કે વ્યવહારિક પ્રસંગે ત્યાં સિદ્ધપુર બાજુ છે, આખો પરિવાર ગયો છે. સાહેબ ને ઘર સાફ કર્યા મારા તોડી નાખ્યું, એટલે એક તાળું મારી દીધું પોલીસોએ અને ત્યાં બે પોલીસની ભરી બંદૂકે બેસાડી દીધા. અધિકારી છે મોટા, સાહેબને ફોન કર્યો ત્યાં, સાહેબ સિદ્ધપુર હતા ઓજા સાહેબ, સાહેબ તમારે આવી રીતે બારણું ડોગરાનું તોડીને તો બધું ઉપાડી ગયા છે, તમારું બારણું તોડી નાખ્યું છે પણ અત્યારે અમે બંધ કરી બીજું તાળું લાવીને અમે પોલીસ બેસાડી છે, એટલે તમે જલ્દી આવો. જલ્દી તો અવાય એમ નથી, આ વ્યવહારિક પ્રસંગ છે, લગ્નનો પ્રસંગ હોય હા હોય મારે તો રહેવું જ પડે અને 2 દિવસ તો મારે લાગશે, પણ આવી રીતે લૂંટ થઈ છે. ના લૂંટ થાય જ નહીં, ઓજા સાહેબનો જવાબ જુઓ તમે, એ સિદ્ધપુર બેઠો છે, ભગવાન સ્વામિનારાયણ વિશ્વાસ દે, એ ચોખ્ખો જે વાત છે. એટલે આ કઈ આપણે ઉદ્ધાર વાત નથી કરતા, એ મારું કઈ જાય નહીં. અરે પણ સાહેબ તૂટી ગયું છે ઘર, ઓલા ત્યાંથી એલ્યુમિનિયમના વાસણો ઉપાડી ગયા છે. હા ભલે એના ઉપાડી ગયા છે, મારું જાય નહીં અને જાય મારું ન હોય. અરે પણ સાહેબ કેમ કેમ શું, હું દેવનો દશાંશ ચોખ્ખો કાઢું છું અને મારા ઘરમાં અનિતિની એક રાતીની કાળી કે ધોળી કે પીળી એકે પાઈ નથી, અને ચોખ્ખો દેવનો હિસ્સો આપી દઉં છું. એટલે મારું જાય નહીં અને જાય એ મારું હોય જ નહીં, એ ગમે કોક મૂકી ગયો હોય થાપણ તરીકે એનું હોય ગયું ભલે, મારું ના જાય. કેટલો કોન્ફિડન્સ છે ને. અને ખરેખર 2 દિવસ પછી નિરાતે આવ્યા, પોલીસની હાજરીમાં ખોલ્યું અંદર ગયા, હકીકતમાં એને ત્યાં ઠાકોરજીને સારી રીતે આ બધું પૂજા ને એવું બધું કરનારા હોય, ચાંદીના થાળી વાટક્યા ને એવું બધું, પિત્તળના સુખી હોય એટલે એના પિત્તળના વાસણોના થર લાગ્યા હોય, ત્રાંબાના બેડા ને એવું બધું હોય, 300 રૂપિયા તો ઓછી કે રોકડ મૂકીને ગયા હતા એમને. મેં કઈ વાત, ડોગરો બાજુમાં છે, ડોગરા ને લૂંટી ગયા, શું ધ્યાન રાખવાનું, 300 રૂપિયા ઓછી કે પડ્યા હતા, બીજી ઘણી બધી વસ્તુ હતી સોના ચાંદીના ઘરેણા એ બધા એના કબાટના હતા પડ્યા હતા બધું. અંદર જઈને ખોલ્યું તો ચોર અંદર પહેલા ત્યાં ગયેલા, તો ઓલા ચાંદીના વાસણોને ઠેબે ચડાવતા ગયા, પિત્તળના વાસણોને ઠેબે ચડાવતા ગયા, ઓલો જે બિસ્તરો પાથરેલો ઓછી કે 300 રૂપિયા પીડ્યા હતા એ બિસ્તરામાં કાંઈ હોય એમ માની બિસ્તરાને ઊંધા વળા કરી નાખ્યા, ઓલા રૂપિયા હાથમાં આવ્યા. ઓલા તિજોરી ખોલી, સામે હડફા ખોલ્યા છે, એમાં ઘરેણા પીડ્યા છે, એ બધું આમને જ દેખાય, પણ મારા વાલાએ શું કર્યું ધબોય નમાહા કાંઈ દેખાય જ નહીં. સામે સોના ચાંદીના ઘરેણા, સોના ચાંદીના થાળી વાટક્યા, પિત્તળના વાસણોના થપ્પા લાગ્યા છે, 300 રૂપિયા ઓછી કે રોકડા પડ્યા છે, બેડા બધું વાસણો પડ્યા છે, બીજી બધી વસ્તુઓ પડી છે, ઓલા ગાદલા આમ કરી નાખે, બધું આમ કરી નાખે, થાળીઓ ઠેબે ભટકાય, છતાં એને તો ઠીકરા જ દેખાય. લ્યો બોલો, પાર્ટનર શું કરી શકે છે તમે જો. ભગવાન પાર્ટનર બને તો શું કરે, ઓલાને કાંઈ ચોરને દેખાય જ, અને બધું ઠેબે ચડ્યું છતાં એને કાંઈ દેખાણું નહીં, કશું જ લીધું નહીં, કે રાતે પાય લીધા વગર ચોર ભાઈ ગયા, પછી ખીજાણા, પછી ડોગરાનું તોડ્યું, એલ્યુમિનિયમ ને ઠપ કરી ગયા. ઓજા સાહેબે કીધું, લ્યો છે આમાં ગયું છે કાંઈ, કારણ કે મારું હોય જાય નહીં અને જાય મારું ના હોય, કારણ કે મેં ચોખ્ખો મારી પાસે કમાઈનો પૈસો છે અને દશાંશ વિશાન ચોખ્ખો દેવને આપું છું. આ એનો ઉપાય છે અર્થવ્યવસ્થાનો, બધાને ગળે ના ઉતરે, છે હકીકત. બીજી એક પ્રમાણભૂત વાત કહું, સાંભળવી છે ને, સાંભળવી છે તો હો અમરો. અક્ષરાનંદ બ્રહ્મચારી આ વાત લખી છે. આપણે સિદ્ધાનંદ સ્વામી, આધારાનંદ સ્વામી કે જેમણે હરિચરિતામૃત ગ્રંથ લખ્યો,